سورہ ممتحنہ سورہ نمبر 60 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی یا ایوہا الذین آمنوا لا تتخذوا عدوی وعدوکم اولیاء تلقون إليهم بالمودة وقد كفروا بما جاءكم من الحق يخرجون الرسول وإياكم أن تؤمنوا بالله ربكم إن كنتم خرجتم جهادا في سبيلي وابتغاء مرضاتي تسرون إليهم بالمودة وأنا أعلم بما أخفيتم وما أعلنتم ومن يفعله منكم فقد ضل سواء السبيل اے ایمان لاؤ نہ رہو تمہیں مارا دشمنوں نے تتھا تمہارا دشمنوں نے دوست نہ بناؤ તમે તેઓની સાથે પ્રેમથી મળો ભેટો છો, જો કે જે હક તમારી પાસે આવ્યું તેનો તે લોકોએ ઇનકાર કરી ચૂક્યા છે. તેઓ તમને તથા રસૂલને એ માટે જ તમારા દેશમાંથી કાઢી મૂકે છે કે તમે અલ્લાહ યાની તમારા પાલનહાર પર ઈમાન રાખો છો. જો કે તમે મારી રાહમાં જિહાદ કરવા માટે તથા મારી ખુશી હાંસિલ કરવા માટે તમારા ઘરોમાંથી નીકળો છો, છતાં તમે તેમને છુપી રીતે દોસ્તીનો સંદેશો આપો છો, યાની કે તેમ થવું ન જોઈએ. અને જે કાંઈ તમે સંતાડો છો ને જે કાંઈ તમે જાહેર કરો છો તેનાથી હું સારી રીતે જાણકાર છું, ને તમારામાંથી જે કોઈ તેમ કરશે તે સાચે જ સાચા રસ્તાથી એકદમ ભટકી જશે. إن يثقفوكم يكونوا لكم أعداء ويبسطوا إليكم أيديهم وألسنتهم بالسوء وودوا لو تكفرون جو تیو تمارا پر ستہ ملوے حکومت ملوے تو تمارا دشمن بنی جشے અને ઈજા પહોંચાડવાના મકસદ સાથે તમારા તરફ પોતાના હાથ તથા જબાનને લંબાવશે અને એવું ચાહશે કે તમે પણ તેમના જેવા નાસ્તિક બની જાઓ. કયામતના દિવસે ન તમારા સગાવાલા તમને કાંઈ લાભ પહોંચાડશે અને ન તમારા બાલ બચ્ચા. અલ્લાહ તમારી વચ્ચે બરાબર ફેંસલો કરશે અને જે કાંઈ કરણી તમે કરો છો તે અલ્લાહ જોવે છે. إذ قالوا لقومهم إنا براء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده إلا قول إبراهيم لأبيه لأستغفرن لك وما أملك لك من الله من شيء ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير. اے مسلمانوں, તમારા માટે ઇબ્રાહીમ તથા તે લોકો માટે જેઓ તેની સાથે હતા પેરવી કરવા જોગ સારો નમૂનો મોજૂદ છે. જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી તથા તે વસ્તુઓથી કે જેમની તમે અલ્લાહના સિવાય પૂજા કરો છો ચોક્કસ બેપરવાને દૂર છીએ. અમે તમને પેરવી કરવાનો ઇનકાર કરીએ છીએ અને જ્યાં સુધી તમે એક જ અલ્લાહ પર ઈમાન નહીં લાવો ત્યાં સુધી અમારા અને તમારા વચ્ચે ખુલ્લી ખુલ્લી દુશ્મનાઈ અને કપટ કે કિનો હંમેશના માટે જાહેર થઈ ગયા છે. પણ ઇબ્રાહીમે પોતાના બાપને ફક્ત એટલું જ કહ્યું હતું કે હું તારા માટે બક્ષિશની દુઆ જરૂર કરીશ. જો કે તારા માટે તેમ કરવાની અલ્લાહની હુજૂરમાં હું કાંઈ પણ સત્તા કે અધિકાર તો રાખતો નથી. એ અમારા પાલનહાર, અમે તારા જ પર ભરોસો રાખીએ છીએ અને અમે તારી જ તરફ રજૂ થઈએ છીએ અને છેવટનું પાછું ફરવું પણ તારી તરફ થશે. એ અમારા પાલનહાર, અમને તે લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા કસોટીને પરીક્ષાનું કારણ ન બનાવ. અને એ મારા પાલનહાર, અમને માફ કરી દે, બેશક તું જબરદસ્ત ને હિકમત વાળો છે. સાચે જ તમારા માટે તે લોકોની વાતોમાં પેરવી કરવા માટે સારો નમૂનો છે, ખાસ કરીને તે લોકો માટે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસની મુલાકાતની આશા રાખે છે. પણ જે કોઈ મોઢું ફેરવશે તો અલ્લાહ પણ ચોક્કસ તેમની પરવા ન કરનારો અને વખાણને લાયક છે. એમાં નવાઈ નથી કે અલ્લાહ તમારી અને તે લોકોની વચ્ચે કે જેમની સાથે તમારી દુશ્મનાવટ છે દોસ્તી પેદા કરી દે, ને અલ્લાહ તેમ કરવાને એકદમ તાકતવાર છે. ને અલ્લાહ મોટો બક્ષિશ કરનાર ને રહેમ કરનાર છે. دياركم أن تبروهم وتقسطوا إليهم إن الله يحب المقسطين. જે લોકો મઝહબની બાબતમાં તમારી સાથે લડ્યા ઝઘડ્યા નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા પણ નથી તેમની સાથે નેકી કરવા અને ઇન્સાફથી વર્તવાની અલ્લાહ તમને મનાય કરતો નથી. બેશક અલ્લાહ ઇન્સાફ કરનારાઓને દોસ્ત રાખે છે. અલ્લાહ તમને સિર્ફ તે લોકો સાથે દોસ્તી રાખવાની મનાઈ કરે છે કે જે તમારી સાથે મઝહબની બાબતમાં લડ્યા તથા તમને તમારા ઘરોમાંથી કાઢી મૂક્યા તથા તમને કાઢવામાં બીજાઓના મદદગાર બન્યા. છતાં જો તેવાઓને દોષ રાખો તો તેઓ જ સાચે સાચા જુલમગાર છે. فامتحنوهن الله أعلم بإيمانهن ترجعوهن إلى الكفار لا هن حل لهم ولا هم يحلون لهن وآتوهم ما أنفقوا ولا جناح عليكم أن تنكحوهن إذا آتيتموهن أجورهن ولا تمسكوا بعصم الكوافر واسألوا ما أنفقتم وليسألوا ما أنفقوا ذلكم حكم الله يحكم بينكم والله عليم حكيم એ ઈમાન લાવનારાઓ, જ્યારે ઈમાન લાવનારી ઔરતો હિજરત કરીને તમારી પાસે આવે તો તેમની પરીક્ષા કરી લો. અલ્લાહ તો તેમના ઈમાનની હાલતની સારી રીતે જાણકાર છે જ. પછી જો તમે પણ તેણીઓને ઈમાનદાર માની લો તો તેમને નાસ્તિકો તરફ પાછી મોકલો નહીં, કારણ કે તે ઈમાનદાર ઔરતો ન તેમના માટે હલાલ છે અને ન નાસ્તિકો આ ઈમાનદાર ઔરતો માટે હલાલ છે. હા, અગર કાંઈ તેઓ ખર્ચ કરી ચૂક્યા હોય તો તે તેમને આપી દો. એવી ઔરતોને તમારા નિકાહમાં લેવામાં તમારા ઉપર કાંઈ દોષ નથી, એ શરતે કે તમે તેમની મહેર આપી દો અને નિકાહ કરવામાં તેમના નાસ્તિકો સાથે થયેલા શાદીના દસ્તાવેજોને બંધન કરતા ગણો નહીં. ને તમે જે કાંઈ ખર્ચ કરી ચૂક્યા છો તે તેમની પાસેથી માંગી લો અને જે કાંઈ તેઓ ખર્ચી ચૂક્યા છે તે તેઓ તમારી પાસેથી માંગી લે. તે તમારી વચ્ચે આવી રીતે ફેંસલો કરે છે અને અલ્લાહ મહાજ્ઞાની તથા હિકમતવાળો છે. فعاقبتم فآتوا الذين ذهبت أزواجهم مثل ما أنفقوا واتقوا الله الذي أنتم به مؤمنون. અને અગર તમારી ઔરતોમાંથી કોઈ તમારા હાથમાંથી નીકળી નાસ્તિકો તરફ ચાલી જાય, પછી જ્યારે તમને લાગ મળે તો જે લોકોની ઔરતો ચાલી ગઈ હોય તેમને તે ગનીમતના માલમાંથી એટલું આપી દો જેટલું કે તેઓ ખર્ચી ચૂક્યા છે, અને તે અલ્લાહથી બીતા રહો કે જેના પર તમે ઈમાન રાખો છો. بالله شيئا على أن لا يشركن بالله شيئا ولا يسرقن ولا يزنين ولا يقتلن أولادهن ولا يقتلن أولادهن ولا يأتين ببهتان يفترينه بين أيديهن وأرجلهن ولا يعصينك في معروف فبايعهن واستغفر لهن الله إن الله غفور رحيم. اے نبی، જ્યારે ઈમાન લાવનારી ઔરતો તારી પાસે એવી શરતે બયત કરવા આવે કે તેણીઓ ન કોઈ વસ્તુને અલ્લાહની શરીકને ભાગીદાર બનાવશે ને ન ચોરી કરશે અને ન બદકારી કે વ્યાભિચાર કરશે અને ન પોતાની ઔલાદને મારી નાખશે અને ન પોતાના પતિઓ પર પોતાના હાથ તથા પગની વચ્ચે, યાની કે પોતાના મનમાંથી ઉપજાવી કાઢેલું આળ કે આરોપ ચડાવશે, ખોટું તોહમત મૂકશે અને ન કોઈ વ્યાજબી કામમાં તારી નાફરમાની કરશે, તો તેમની બયત કબૂલ કરી લે. અને તેમના સંબંધમાં અલ્લાહ પાસે બક્ષિશ માંગ. બેશક અલ્લાહ મોટો બક્ષિશ કરનાર અને રહેમ કરનાર છે. યા અય્યુહલ્લઝીના آمنوا لا تتولوا قوما غضب الله عليهم قد يئسوا من الآخرة كما يئس الكفار من أصحاب القبور. اي ایمان لاو ناراو તે લોકો સાથે દોસ્તી ન કરો કે જેમના પર અલ્લાહ ગઝબને ગુસ્સે થયો છે. તેઓ આખિરતથી એવા નિરાશ ને માયુસ થઈ ગયા છે જેવા નાસ્તિકો મરેલાના પાછા જીવતા થવાથી.